ત્યારે રુક્મિણીજીએ પ્રભુના વિયોગમાં દ્વારકાધીશના એક સ્વરૂપને સિદ્ધ કર્યું અને એમની સેવા પોતે 12 વર્ષ પર્યંત કરી, જે સ્વરૂપ અત્યારે બેટ શંકોદ્ધારમાં બિરાજે છે, જે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા હતા. તો હવે એ જે સૌભાગ્યમદ છે, એ જાતનો પ્રભુ પાસેથી પ્રભુ કરતાં પોતાની અધિકતા અથવા પ્રભુ આપણા અપેક્ષા રાખે છે એ જાતનો જે ભાવ છે, એ કોઈક ને કોઈક લૌકિક સંબંધમાં પણ જેમ પ્રકટ થાય છે, તેમ ભક્તિ માર્ગની અંદર પણ એવી જાતની ભાવનાઓ છે પ્રકટ થઈ જતી હોય છે. અને જ્યારે એ પ્રકટ થાય છે ત્યારે એક દોષ એવો છે કે જે ભક્તિ માર્ગની અંદર આપણી ગતિ છે એને રોકી દે છે કે પાછી પાડે છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા અંતઃકરણ પ્રબોધ ગ્રંથની અંદર પોતાના જે અનુભવ છે એ અનુભવને સાથે લઈને ને ભક્તિ માર્ગીને એ વાત સમજાવવા જઈ રહ્યા છે કે જે આપણો ઉપાસ્ય છે એનો સ્વભાવ શું છે, એનું ચરિત્ર શું છે, એની રુચિ શું છે, એની અરુચિ શું છે, ભક્તિ માર્ગનો સ્વભાવ શું છે, ભક્તનું સ્વરૂપ શું છે, આ વિષયને જો એક વખત આપણે આપણા અંતઃકરણના પ્રબોધનપૂર્વક સમજીશું તો ફરી પાછો એ અપરાધ નહીં થાય અને ભક્તિ માર્ગમાં આપણી દૃઢતા થશે. નવરત્નની અંદર આવા બધા વિષયો ઘણી અલગ અલગ દૃષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. ફરીથી આ વાત શા માટે સમજાવવી પડી એનું કારણ આપતા પૂર્વાચાર્યો કહે છે કે ઉપદેશ આપ્યો હોય પરંતુ અંતઃકરણને જગાડ્યા વગર, સાવધાન કર્યા વગર જો ઉપદેશ આપો તો એ ઉપદેશ છે એ સમજાતો નથી. એટલે શૂન્યો પર સમજ્યો નહીં, યદ્યપિ ત્યાં અલગ સંદર્ભમાં છે, પરંતુ નવરત્ન ગ્રંથ છે એ પણ સાવધાનતાથી જો ન સમજવામાં આવે તો ફરીથી સાવધાનતા લાવવી પડે છે ને એ વાતને બે બે વખત કહેવી પડે છે. એમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી એક અલગ દૃષ્ટિકોણથી ભક્તિ માર્ગીની આંતર દૃઢતાના ઉપાયના રૂપમાં કેટલીક વાતો આપણને સમજાવી છે. મને એમ છે કે અત્યારે આપણે 10-1 મિનિટનો વિરામ અહીંયા કરી લઈએ, તે પછી ગ્રંથને આપણે આગળ વધારીશું. સંગતિનો આપણે વિચાર કર્યો, એમાં યમનાષ્ટકથી આરંભ કરીને અંતઃકરણ પ્રબોધ ગ્રંથ સુધીના જે ગ્રંથો છે એનો પરસ્પર શું સંબંધ છે એ આપણે જોયું. એક વખત અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો પાઠ કરીને તે પછી હવે આપણે અધ્યયન કરીએ. હા હા, આ એક પાઠ શરૂ કરી લઈએ પછી તમે. અંતઃકરણ મદ્વાક્યં સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવં વસ્તુતો દોષવર્જિતમ. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા. કદાચિત અપમાનેપિ મૂલતઃ કાક્ષતિર ભવેત. સમર્પણાત અહં પૂર્વં ઉત્તમઃ કિં સદા સ્થિતઃ. કામમાધમતા ભાવ્યા પશ્ચાત્તાપો યતો ભવેત. સત્ય સંકલ્પતો વિષ્ણુર નાન્યથા તુ કરિષ્યતિ. આજ્ઞૈવ કાર્યા સતતં સ્વામિદ્રોહોન્યથા ભવેત. સેવકસ્ય તુ ધર્મોયં સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. આજ્ઞાપૂર્વં તુ યા જાતા ગંગા સાગર સંગમે. यापि पश्चान मधुवने न कृतं तद्वयं मया देहदेश परित्यागस्तृतीयो लोकगोचरः पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा लौकिक प्रभुवत् कृष्णो न द्रष्टव्यः कदाचन सर्वं समर्पितं भक्त्या कृतार्थोऽसि सुखी भव प्रौढापि दुहिता यद्वत् स्नेहान्न प्रेष्यते वरे तथा देहेन कर्तव्यं वरस्तुष्यति नान्यथा लोकवच्चेत् स्थितिर्मे स्यात् किं स्यादिति विचारय अशक्ये हरिरेवास्ति मोहं मागाः कथञ्चन इति श्रीकृष्णदासस्य वल्लभस्य हितं वचः चित्तं प्रति यदाकर्ण्य भक्तो निश्चिन्ततां व्रजेत् षोडश ग्रंथ आशा तमारो कोई ना प्रश्न आ तो हाँ बोलो જે હા ઓન છે જે દંડવત આપશ્રીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની અંદર જે આજ્ઞા કરી કે પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ જીવો હવે આની અંદર જે મિશ્ર જીવો હોય જેને ઈચ્છા થઈ હોય ને આગળ વધે તો એ કેવી રીતે આગળ જઈ શકે એમને એ પ્રમાણે પહેલાં નામ મંત્રની દીક્ષા સેવાનો હમણાં પ્રશ્ન આવતો નથી એટલે સેવા કેવી રીતે આગળ ચાલુ કરી શકે એટલે મિશ્ર પુષ્ટિ જીવના વિષયમાં તે દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે પ્રભુએ જીવાત્માઓને ભૂતલ ઉપર પ્રકટ કર્યા છે એમાં વિભિન્ન જીવાત્માઓ પાસે પ્રભુ અલગ અલગ જાતના કાર્ય કરાવવા ઈચ્છે છે હવે એ ભગવત કાર્યને કરવા માટે ભગવાને પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આ ત્રણ પ્રકારના જે જીવો છે એમાં પણ ફરીથી શુદ્ધ અને મિશ્ર એવા પેટા પ્રકારો પ્રકટ કર્યા છે એટલે શુદ્ધ પુષ્ટિ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ પુષ્ટિ મિશ્ર મર્યાદા અને પુષ્ટિ મિશ્ર પ્રવાહ એમ પુષ્ટિ જીવના પણ ફરીથી ચાર પ્રકારો શ્રી મહાપ્રભુજી સમજાવે છે એના લક્ષણો પુષ્ટ્યા વિમિશ્રાહ સર્વજ્ઞાહ પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધા પ્રેમણાથી દુર્લભા એમ આપ સમજાવે છે કે ભગવાને જે મિશ્ર પ્રકારો પ્રકટ કર્યા છે એ મિશ્ર પ્રકારમાં પણ એની ઓળખ અથવા એમનું સ્વરૂપ એમાં કોઈક જાતનો તફાવત છે એટલે પુષ્ટિપુષ્ટિ જીવ છે એમાં એને સર્વગુણ સંપન્ન કહી શકાય સર્વગુણ સંપન્નતાનો અર્થ એ છે કે પુષ્ટિમાર્ગમાં પ્રભુ તરફ આગળ વધવા માટે આવશ્યક સમજ એટલે જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન પ્રભુનું, પ્રભુ પ્રા દૃઢ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, તે અનુસાર પ્રભુની સેવા અને સ્મરણ વગેરેમાં તત્પરતા, આ ત્રણેય ગુણો જેની અંદર છે પૂર્ણરૂપથી એ પુષ્ટિપુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવનો અર્થ એ છે કે સ્નેહ પુષ્ટિપુષ્ટિ જીવની તુલનામાં મર્યાદા પુષ્ટિ જીવમાં અલ્પ છે, પરંતુ પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન અને પ્રભુના ગુણોનું જ્ઞાન એ મર્યાદા જીવોની અંદર વિશેષ છે. એટલે મર્યાદા પુષ્ટિ જીવ યદી બહુ જોર મારશે તો પણ પ્રભુનો જે ફલનો પ્રકાર છે એટલે વ્યસન, એના પછી સર્વાત્મભાવ કે નિરોધની ફલની પ્રાપ્તિ, એ તો દરેક પુષ્ટિજીવને પ્રાપ્ત થવાનું ફલ છે, એમાં તો કોઈ અંતર નથી. પરંતુ ગુણજ્ઞતા જ્યારે મર્યાદા જીવની વિશેષ છે અને સ્નેહની એની સરખામણીમાં અલ્પતા છે, એટલે એવા જીવાત્માને ભગવાનનો ફલરૂપતા જે પ્રાપ્તિ થશે ભગવાનની, એમાં ગુણોની પ્રાધાન્યતા વિશેષ રહેશે. સ્વરૂપની અંદર આસક્તિ પુષ્ટિપુષ્ટિ જીવની વધારે હોય છે, એટલે સ્વરૂપનું નૈકટ્ય જેવું પુષ્ટિપુષ્ટિ જીવને પ્રાપ્ત થશે એટલું નૈકટ્ય છે એ મર્યાદા પુષ્ટિ જીવને કદાચ પ્રાપ્ત નહીં થાય. એ રીતે પ્રવાહ પુષ્ટિ જીવ છે એમાં સ્નેહ અને જ્ઞાન બંનેની અલ્પતા છે અને ક્રિયાપ્રધાન વિશેષ છે. એને પણ ભગવાન ફલરૂપથી પ્રાપ્ત થશે, એને પણ પ્રેમાશક્તિ વ્યસન નિરોધ સર્વાત્મભાવ આદિ ફલની પ્રાપ્તિ થશે, પરંતુ ક્રિયાપરાયણ વિશેષ હોવાને કારણે જ્યારે અંતિમ ફલની પ્રાપ્તિ થશે ત્યારે એમાં પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના ગુણો કરતાં એને ક્રિયાપ્રધાન ફલ પ્રાપ્ત થશે. કયા નામથી એ ફલ આપણે કહેવું એ હું ઇદમ ઇથમ કહી શકું એમ નથી, કેમ કે એ તો પ્રભુની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. પણ આપણે એમ સમજી શકીએ કે પ્રભુની બાહ્ય જે લીલાઓ છે નિત્ય લીલામાં, એ બાહ્ય લીલાઓની અંદર પશુ પક્ષ પક્ષી વૃક્ષ કે રજકણ પર્વત નદી નાલા સરોવરના રૂપમાં એમની સ્થિતિ હોઈ શકે. તેવી રીતે મર્યાદા જીવ છે તો એમને ભગવત લીલાની અંદર પ્રભુના ગુણકીર્તન કરવાનું સ્થાન પ્રાપ્ત થાય, અને પુષ્ટિપુષ્ટિ જીવો છે એમને પ્રભુનું અંતરંગ સાનિધ્ય પ્રાપ્ત થઈ શકે. આ જ રીતે પ્રભુ ફલમાં ભેદ પ્રકટ કરે છે. હવે આ જે ભેદ છે એ ભેદ આપણા સ્તર ઉપર જાણી શકાય એવા ભેદ નથી. જેને આપણે મિશ્ર પુષ્ટિ જીવ કહીએ છીએ એ મિશ્ર પુષ્ટિ જીવના પ્રભેદો આપણે આપણા સ્તરે નથી જાણી શકતા કે હું પ્રવાહ પુષ્ટિ જીવ છું કે તમે મર્યાદા પુષ્ટિ જીવ છો કે તમે પુષ્ટિપુષ્ટિ જીવ છો. આવું નામ આપણે આપણું પાડી નથી શકતા, કેમ કે આપણે આપણી પોતાની પૂર્વ કોઈ અવસ્થાનો વિચાર કરીએ તો કોઈક અવસ્થા આપણી એવી હોઈ શકે કે જ્યારે આપણે કેવલ ક્રિયાપરાયણ પ્રભુની સેવા સ્મરણ કરતા હતા, પછીથી કંઈ થોડી સમજ આવી તો આપણને સમજપૂર્વક કરવા લાગ્યા, હવે એ કરતાં કરતાં પ્રભુની કૃપા થઈને થોડો ઘણો પ્રભુમાં પ્રેમ થયો તો હવે પ્રેમપૂર્વક પણ કરી રહ્યા છીએ. તો આ તો આપણે પોતાના અંદર જ અનુભવેલો આ ત્રણ અલગ અલગ અવસ્થાના ભેદ છે. એટલે પુષ્ટિપુષ્ટિ, મર્યાદા પુષ્ટિ કે પ્રવાહ પુષ્ટિ એ કોઈ એક વ્યક્તિની અંદર અવસ્થાના ભેદથી પણ આપણે જોઈ શકીએ છીએ. એ ક્યારે સ્થિર થાય ત્યારે આપણે એનું નામ પાડીએ એ કેમ ખબર પડી શકે? બહુ પરિપક્વ અવસ્થા ઉપર જઈને આપણે એને જોઈએ કે ભાઈ હવે એની જે કંઈ પણ એના દ્વારા થતા પ્રયત્નો છે એ પ્રયત્નો બધા સંપન્ન થઈ ગયા, હવે એમાં કોઈ વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી, તે અવસ્થામાં એક જે ટક્યો છે તો આપણે કદાચ એમ કહી શકીએ કે હવે આ મર્યાદા પુષ્ટિની કક્ષામાં સ્થિર થયો છે. પણ એ જીવનું વર્ણન ભગવાને મર્યાદા પુષ્ટિ જીવ તરીકે કરેલું છે એવું આપણે આ જન્મને લક્ષ્યમાં રાખીને પાછું કહી ન શકીએ, કેમકે બીજા જન્મમાં એને કદાચ એનાથી ઉત્તમ અવસ્થા પ્રભુ પ્રાપ્ત કરાવે. તો જીવનું વર્ણન ભગવાને મિશ્ર પુષ્ટિમાંથી કયા પુષ્ટિજીવ તરીકે કર્યું છે એમ કેમ નક્કી થઈ શકે? એટલે આ વિષયને સંક્ષેપમાં સમજવાનો એ છે કે આપણે એ અવસ્થાને શોધવાની નથી અથવા તો એ મિશ્ર પુષ્ટિના વર્ણને પણ શોધવાની જરૂર નથી, તે તે પ્રમાણે કોઈ એને સ્પેશિયલ પેકેજ આપવાની પણ જરૂર નથી કે ભાઈ તું પ્રવાહ પુષ્ટિ છો તો તું આમ કર, તું મર્યાદા પુષ્ટિ છો તો આમ કર, કે તું પુષ્ટિ પુષ્ટિ છો તો આમ કર. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ જે એક સર્વસામાન્ય શરણ સમર્પણ અને સેવાની પ્રણાલી બતાવી છે એ કોઈપણ જીવના માટે પર્યાપ્ત છે. એટલે જે શુદ્ધ પુષ્ટિ જીવ અનુસરે છે એને જ મર્યાદા પુષ્ટિ, પ્રવાહ પુષ્ટિ કે પુષ્ટિ પુષ્ટિ જીવ અનુસરવાનો છે. જેનો જેવો સ્વભાવ હશે, જેના અંદર જેટલું સામર્થ્ય પ્રભુએ નિરૂપિત કર્યું છે, એને એ જ પ્રક્રિયા ફલ પ્રદાન કરાવશે. એમાં કોઈ એને અલગથી કંઈક પ્રયાસ કરવાની આવશ્યકતા નથી એવું મને લાગે છે. 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં આપણે આવીએ કે જે સમક્ષ થઈ જાય છે ત્યારે સાક્ષાત 252 વૈષ્ણવમાં ગુસાઈ પ્રભુચરણના સાક્ષાત દર્શન પુષ્ટિ પુરુષો